જય સ્વામિનારાયણ. આજે 2 મે 2014 શુક્રવાર કહત હે ગુણાતીત પ્રવચનમાળાનું પ્રવચન 23મું ગુણાતીતાનંદ સ્વામીની વાતો પ્રકરણ 1 વાત નંબર 2. સ્વામીએ કહ્યું જે સાંખ્ય વિચાર કરવા શીખવો અને સાંખ્ય વિના લોભ કામ સ્વાદ સ્નેહ અને માન એ 5 દોષ તથા અધ્યાત્મ અધિભૂત અને અધિદેવ એ 3 પ્રકારના તાપ એ સર્વેનું દુઃખ મટે નહીં અને સાંખ્ય વિના અર્ધો સત્સંગ કહેવાય. માટે સુખિયા રહેવાને અર્થે સાંખ્ય વિચાર કરવો. સુખિયા રહેવા માટે સાંખ્ય વિચાર એક ઉપાય છે. જીવનમાં દુઃખ શેના શેના હોય છે, જે આ વાતમાં સ્વામીએ ગણાવ્યા એટલા પ્રકારના જ દુઃખ હોય છે. કામનું, લોભનું, સ્વાદનું, સ્નેહનું, માનનું, અધ્યાત્મ અધિભૂત ને અધિદેવ આટલા પ્રકારના દુઃખ છે. એમાંથી સુખિયા રહેવાનો ઉપાય સાંખ્ય વિચાર, એટલે સમજણનો વિચાર, જ્ઞાનનો વિચાર, આત્મા અનાત્માનો વિચાર, જગતના નાશવંતપણાનો વિચાર, પરમાત્માના શાશ્વતપણાનો વિચાર, જગત દુઃખરૂપપણાનો વિચાર અને પરમ આનંદ સ્વરૂપ પરમાત્માના સ્વરૂપનો વિચાર, આ બધો સાંખ્ય વિચાર કહેવાય. સાંખ્ય એટલે સ પ્લસ આંખ. આંખે કરીને જેમ બધું દેખાય એમ જ્ઞાનની એક આંખ છે, એનાથી આ બધું સ્પષ્ટ દેખાય કે સત્ય શું છે, અસત્ય શું છે, ખરેખર સુખ શું છે અને ખરેખર દુઃખ શું છે, ખરેખર સુખ ક્યાં છે અને ખરેખર દુઃખ ક્યાં છે, એ સમજણની આંખથી દેખાય. તો સ્વામી એવું કહ્યું કે કામનો, લોભનો આદિ દુઃખ સાંખ્ય વિચાર વગર ટળે નહીં. એમાં આપણે વાત ચાલે છે લોભની. લોભનું દુઃખ સમજણ વગર ટળે નહીં. લોભ એટલે શું? લોભ એટલે શું? કંજુસાઈ. લોભ એટલે વાપરી શકે નહીં, આટલું યાદ નથી. લોભ શું એ ખબર નથી તો શું પછી સમજ? લોભી કોને કહેવાય? એની પાસે જે હોય કઈ વાપરી ના શકે એ લોભ. અને લોભ તો આપણે સમજ્યા છે કે દ્રવ્યાદિકનો લોભ. તો લોભનો પહેલો અર્થ શું? વાપરી શકે નહીં, કંજુસાઈ કરે. એ સમજવા માટે આપણે કહ્યું કે સમાજમાં 4 પ્રકારના લોકો છે. કેટલા પ્રકારના તમને યાદ જ છે ને? નો રિવિઝન એટ ઓલ. એ ભાઈ, ધંધામાં જેમ કેમ તમે બધું યાદ જ રાખો છો? એમાં રિવિઝન તો થવું જોઈએ. ક્યારેક રિવિઝન આમ કરી તો જુઓ, બહુ સુખ આવશે. તમને ખબર નહીં પડે કે ભગવાન અહીંયામાં ક્યારે અખંડ વસવા માંડ્યા છે, પણ હવે કરવું જ નથી. ભગવાને શ્રીજી મહારાજે વચનામૃતમાં કહ્યું છે, રજોગુણ તમોગુણના ઘાટ કોઈ ઉપાય કરીને ટળે એમ ન હોય, પણ સત્સંગમાં જે કથા વાર્તા થાય છે, જ્ઞાન વાર્તા થાય છે, ચરિત્ર ભગવાનના કહેવાય છે. મહારાજ કે 10-15 વર્ષ થયા હોય સત્સંગમાં આવ્યા હોય, ને જે જે અમે લીલાઓ કરી હોય, વાતો કરી હોય, જ્યાં જ્યાં અમારી સંતોની પૂજા થઈ હોય, એનું ચિંતવન કર્યા કરે તો કોઈ ઉપાય કરીને ન ટળે એવા માયાના વાસનાના ઘાટ માત્ર ટળી જાય. પણ આપણે યાદ જ નથી કરતા ને કાંઈ, આખો દિવસ બસ શું લોભ અને કામ, સ્વાદ, માન, સ્નેહ, યાદ જ કથા વાર્તા જ એની. ખિસ્સામાં થોરિયા નાખીએ તો પછી કાંટા વાગે કે બીજું કાંઈ, અને ગુલાબનું ફૂલ મૂકીએ તો સુગંધ આવે, એમાં જો કમળ મૂકીએ તો ઓહો સુગંધ આવે. કાચું છે ને ઘણું નથી, આખો દિવસ કઈ યાદ નથી કરતા. અમારે ભગવાન શ્રીની કેવી કૃપા, એ આખો દિવસ કથા વાર્તાનું ચિંતન થાય, કેવી દયા બોલ. ચાર પ્રકારના લોકો છે. પહેલો પ્રકાર એ વાપરે જ નહીં, પણ કેવી રીતે પોતાના માટે પરિવાર માટે વાપરે નહીં, તો પછી ધર્મ કાર્યમાં, ભગવાનના કાર્યમાં કે સમાજ સેવામાં તો વાપરે જ નહીં. એ પહેલો પ્રકાર. બીજો પ્રકાર પોતાના માટે પરિવાર માટે ફૂલ્લી વાપરે, છૂટથી વાપરે, પણ ભગવત ધર્મ કાર્ય પરોપકારને અર્થે ન વાપરે. ત્રીજો પ્રકાર પોતાના માટે ઓછું વાપરે અને ધર્મ કાર્ય, ભગવત કાર્ય પરોપકારને અર્થે છૂટથી વાપરે. ચોથો પ્રકાર પોતાના માટે પણ છૂટથી વાપરે અને ધર્મ કાર્ય, ભગવત કાર્ય, સમાજ સેવામાં પણ છૂટથી વાપરે. આ ચાર પ્રકારના લોકો છે. તમને લાગે છે કોઈ પાંચમો પ્રકાર આમાં હોય? વિચાર્યા જ નહીં. નહીં તો હોય તો આપણે શું લેવા દેવા. તો એમાંથી આપણે કેટલા પ્રકાર સમજી લીધા? પહેલો પ્રકાર આપણે સમજ્યા, એટલે કે સાંભળી લીધું. સમજવાનું તો રામજાન, સાંભળી લીધું કે પહેલો પ્રકાર કે જે પોતાના માટે ન વાપરે, અને એના માટેનો સમજણનો વિચાર પણ આપણે સાંભળ્યો કે ભાઈ તમે વાપરો નહીંતર બીજા વાપરશે. ટૂંકમાં આટલું. હવે બીજો પ્રકાર જે સમાજમાં માણસોનો, લોકોનો છે, એ પોતાના માટે છૂટથી વાપરે, પણ પરમાર્થમાં અને પરોપકારમાં ન વાપરે, ન વાપરી શકે. મોટો વર્ગ આ છે દુનિયામાં. પોતાના માટે કોણ નથી વાપરતા? કયો પોતાના માટે, બૈરાઓ માટે, છોકરાઓ માટે, રાત દિવસ એના માટે તો દોડા દોડી જાય. કાળા ઉનાળામાં હરણના માથા ફાટી જાય એવા તાપમાં નોકરી ધંધો આ તે બધા જાય છે, ગાડીઓના ટાયર ફાટી જાય છે. તો શેના માટે જાય? કોઈ ભગવાનને માટે જાય છે? પોતાના માટે જ જાય છે રાત દિવસ. અને એ જે પૈસો આવે એમાંથી રાત દિવસ વિચાર શું છે? બસ સારા મકાન કરવા છે, સારા બંગલા કરવા છે, સારી ગાડીઓ લેવી છે, હે, ઓડી લેવી છે, ઘોડી લેવી છે, વાડી લેવી છે, લાડી લેવી છે, બધા રાત દિવસ આ વિચાર જ એ છે. સાચું કે છો, બહુ પૈસો આવે પેલો વિચાર શું આવે? કે હવે આ મકાન નાનું પડે છે, નાનું હોય નહીં પડે, પણ હવે આને વેચી નાખીને જરાક મોટું લઈએ, એ જ વિચાર આવે. ગાડી બદલી નાખીએ, લાડી બદલી નાખીએ, આવા જ વિચારો આવે. આપણે રોજ સત્સંગમાંથી એ જ શીખવાનું છે કે આપણું મન સંસારી મટ્યું કે નહીં. મન જ્યાં સુધી સંસારી છે ત્યાં સુધી ભગવત પ્રાપ્તિ અશક્ય છે. સંસારીને ભગવાન નથી મળતો, સત્સંગીને ભગવાન મળે છે. અને જ્યાં સુધી આ બધું ચિંતવન સંસારનું થાય છે ત્યાં સુધી મન સંસારી છે. પોતાના માટે કોણ નથી વાપરતા? સારામાં સારા બંગલા, સારામાં સારી ગાડીઓ, સારામાં સારા બધી સુવિધાઓ, ફર્નિચર, હા તે. સારામાં સારા ચશ્મા, સારામાં સારા મોબાઈલ, સારામાં સારી કપડાં, બધું. એ વખતે ગુણાતીતાનંદ સ્વામી કહ્યું હતું, બોલો, એક જણા પાસે 360 કેડિયા છે પહેરવાના, પહેલા કશું બન, રોજનું એક પહેરવાનું નવું. આજે જુઓ તમે કેટલું બધું. ઘણા લોકો એવા હોય છે 30 દિવસના ડ્રેસ જુદા હોય, અને જેવો પેન્ટ એવો જ ઉપરનો કોટ, આ તે ટાઈ, એના રંગ, ઘડિયાળના પટ્ટા પણ એને જ મેચ થાય એવા, ચશ્મા પણ એવા 40-50 જોડી હોય. અમે જોયો છે એટલે કહું તમને, એ પણ એવા જ પહેરવાની વીંટી, એના નંગના રંગ પણ સેટ થાય એવા જ. મને દેખાડ્યું એમને બધું કે આ જો, મેં કીધું બહુ સરસ, એકદમ તમારું બધું જ એક સરખું. નાઇટ ડ્રેસ ને વોકિંગ ડ્રેસ ને પાર્ટી ડ્રેસ ને કેટલા કેટલા. એક ઉદ્યોગપતિએ મકાન બનાવ્યું છે ને 5,000 કરોડનું, જો હજી રહેવા તો નથી જઈ શકે એવું મને ખ્યાલ છે, પછી ખબર નહીં ભાઈ ગયા હોય મને પૂછ્યા વગર તો. અને કંઈક શુકન અપશુકન કે કંઈક ખબર નહીં, કંઈક નડ્યું છે ને એવું છે. 5,000 કરોડના મકાન હોય, વાંધો નહીં, ઈર્ષા કરવાની જરૂર પણ નથી, આપણે ભાડામાં રહેતા હોય. અને પોતાના દીકરા દીકરી આ તે બધા પ્રસંગો તમે જુઓ કેવા ઉજવતા હોય, કરોડો રૂપિયા થાય. આવું તો જોયું તો લગ્ન એટલે 500 કરોડ, 1,000 કરોડ, જમવાની ડીશ, એક ડીશ 25,000ની, ખબર નહીં શું ખવડાવતા છે, 25,000ની એક ડીશ, 10,000ની એક પત્રિકા, લગ્ન પત્રિકા, સુવર્ણ મંડિત હોય, ખોલે ત્યાં કંઈનું કાંઈ એમાંથી થાય. કરોડોના લગ્ન, આખા જયપુર મહારાજાના મહેલો બુકિંગ કરતા હોય. અવકાશમાં લગ્ન, પ્લેન આ ખાન પ્લેન, હવાઈ લગ્ન, દરિયામાં સબમરીનમાં લગ્ન, કેવા કેવા ફંદા કરે છે જો. હા, ગુજરાતમાં એક કંઈક નગરનું નામ ભૂલી ગયો, હમણાં 4-5 મહિના પહેલા લગ્ન હતું, તો મંડપમાં કન્યા પધરાવવાનું નવું તરકટ કર્યું, ખબર છે, ઓલી ક્રેન દ્વારા, ખબર ને, પછી હવે શું થયું, એ કમ્પ્રેસરની પાઇપ ફાટી કે પ્રભુ જાણે, અને ક્રેન ઊંધી પડી, ડ્રાઈવર તો ઓન ધ સ્પોટ મરી ગયો, અને કન્યા લોહી લોહાણ થઈ ગઈ, તે મંડપમાં પધરાવવાને બદલે હોસ્પિટલમાં પધરાવવી પડી. કેવું આવું બધું કરનારા અબજોપતિઓ એ રાજકારણીઓ હોય છે, ઉદ્યોગપતિઓ હોય છે, ફિલ્મી અભિનેતાઓ હોય છે, આ ક્રિકેટર્સ હોય છે બધા. પણ તમે ક્યાંય જોયું કોઈ દાતામાં એમનું નામ હોય? કોઈના પ્રસંગોમાં જાય, પણ એમણે સામે ચાલીને થોડું લખાયું હોય, હાજરી આપે. આપણે તો રાજકારણીએ કોઈને દીધું હોય એવું તો આપણે જાણ્યું નથી કોઈને, કે ભાઈ એને કોઈ પ્રસંગ ગયા હોય ને પછી લ્યો મારા તરફથી 1.25 લાખ. મેં તો હજી આટલી ઉંમરમાં નથી સાંભળ્યું કોઈ રાજકારણી ખિસ્સામાં હાથ નાખે, કારણ કે એ આપણા ખિસ્સામાં હાથ નાખતો હોય. અને કદાચ ક્યાંય આમ ઝપટમાં આવી જાય ને લખાવી દેવું પીડ્યું હોય તો પછી રાહ જોવાની. જો એને યાદ તો દેવાય જ નહીં, અને જો યાદી આપી હોય આવા મોટા માણસોને તો તરત એમ કે હવે ચામડાની જીભ છે, ક્યારેક એલફેલ બોલાઈ જાય પછી એને પકડી થોડું રખાય કે. અરે ઓલી વાત કહેવાય છે ને કે ભાઈ કોઈ નાના ગામડામાં સમાજના લોકોએ વિચાર્યું કે આપણે કંઈક એકાદ દવાખાનું કરીએ, સારી સ્કૂલ કરીએ, અને એ સમાજના કોઈ મોટા શેઠ આ અમદાવાદ જવા મળશે એટલે ત્યાંથી 2-5 આગેવાન સમાજના બધા આવ્યા, ટિકિટ ભાડા ખર્ચીને પછી બસ સ્ટેન્ડે ઉતર્યા હોય, ત્યાંથી રિક્ષા ભાડું કરીને વળી શેઠનો બંગલો ખોલ્યો, મળ્યા શેઠને, બધી વાત કરી. શેઠે તરત જ વાત સાંભળીને 11 લાખનો ચેક લખી આપ્યો. ખુશ થઈ ગયા બધા, ઘણું મોટું કામ થઈ ગયું. ગયા પછી પાછા ફરીને પોતાને ત્યાં જઈને બેંકમાં જમા કરાવવા ગયા. બેંકવાળા કેશિયર હતો, એમણે જોઈને કે આ ચેક ચાલે નહીં, ધક્કા, આમાં સાઈન ક્યાં છે? નીચે સહી તો હોય છે ને શેઠની? એટલે કે ઉતાવળ અમે ભૂલી ગયા છે. વળી પાછું ટેક્સી કરીને મારતા આવ્યા, એ 1000-1.5 હજારની ટેક્સી કરી. ધર્મનું કામ ઉતાવળે કરાય, વળી ઉમળકો ચીડ્યો હોય ને વળી હાથમી જાય તો. વળી શેઠને કીધું, શેઠ સાહેબ ઉતાવળમાં તમારે અહીં નીચે સહી કરવાનું રહી ગયું. તો કે ના ભાઈ ના, હું હંમેશા ગુપ્તદાન જ કરું છું, ક્યાંય નામ લખતો જ નથી. ગાંઠના 2-3 હજાર ગયા. ગામડા ગામમાં પેલા ભવાઈ મંડળીઓ આવતી, ભવાયા લોકોને ખબર હોય કે આગેવાનોને પકડે. આપણે કેમ જોઈતા ખાચર એમને પરાણે લઈ ગયા હતા કે બાપુ 5 મિનિટ બેસો પછી તમે તમારો વ્યા જાયજો, પણ તમે બેસો ને જરીક શરૂઆત કરો તો અમે જેવા ગરીબોને લોકો પછી આપે. હવે એ ગામમાં એક શેઠ આમ લાખોપતિ, પણ વાળો ક્યાંય જાય નહીં, દેવું પડે. હમણાં ગુણાતીતાન સાંઈ વાતો ત્યાં વંચાય છે ને, એમાં આવ્યું હતું કે આ સત્સંગી હોય ને એ વિચાર કરે કે હવે સત્સંગમાં નથી જવું, જાશું તો વળી કંઈક લખાવવું પડશે. એવું સ્વામીએ કીધું, બોલો ગુણાતીતાને. એ તો બધાના અંતરમાં જોતા હોય ને. તો ભવાઈ લોકોએ આ શેઠને કીધું, શેઠજી આપ પધારજો. શેઠજી કે ના ના, મને રાતે બધું બહાર ફાવે નહીં બહુ. ના શેઠજી, પણ તમે થોડી વાર આવો બેસો અને કાંઈક તમે અમારા ગરીબના પેટ ઉપર સુકામ પાટું મારો છો. ના ના ના, રહેવા દે, મને બધું રાતનું બધું ફાવતું જ નથી, હું ગભરું માણસ. અરે પણ શેઠ એમ ચાલે, ભવાયા લોકોએ ખાટલા સહિત ઉપાડ્યા, બેઠા તા એ જ ડોલી કરીને ઉપાડ્યા. બોલ, આગળ પધરાવે ગણપતિ પધરાવે એમ. હવે ભાગીને શેઠ પછી બધાની વચ્ચે ક્યાં જાય? ગામના માણસોએ તાળીઓનો ગડગડાટ કર્યા કે શેઠ કોઈ દી આવે નહીં, પણ આજ ઉપાડી આવ્યા નથી, અપહરણ કર્યું છે. શેઠ બેસી ગયા. ભવાઈએ પછી ડાગલા એનો ભલે મરી રામા ભલો મરી રામા કરીને શરૂ કર્યું. એટલામાં લોકો ખુશ થઈ જતા, ભાઈ જો આજે તમે જો આ કેટલું મનોરંજનના સાધનો આવ્યા, તોય કોઈને ક્યાં કાય છે. એટલે ભવાઈ એક પપુડું વાગે તો ઘુસ થઈ જાય. ખૂબ સરસ ખેલ ચાલ્યો, લખાવાનો વારો આવે. શેઠજીએ એ જમાને 5 રૂપિયા લખાયા, 5 રૂપિયા બહુ કહેવાય. પછી કોઈએ રૂપિયો, 1.25 રૂપિયો, પછી તો ધણેનાટી બોલી. ભવાયા ખુશ થઈ ગયા. સવારે પછી લિસ્ટ પ્રમાણે પાછો એ જ રાજા મહારાજા ભરતુરટી થયા હોય, પણ હવે એ તો લિસ્ટ લઈને નીકળે. પછી રાતે ભરતુરટી 92 લાખ માળવાનો ધણી હોય, પણ સવારે તો પછી દેજે બાપ. લિસ્ટ લઈને નીકળી પડ્યા. સૌથી પહેલા શેઠને ત્યાં ગયા. શેઠ કે આવો બાપ, આવો આવો આવો, શું આવ્યા? આ શેઠ તમે ઓલું લખાયું હતું ને અત્યારે એ, હા આવો આવો આવો. મારે છે ને તમને બે વાત કહેવી છે, અહીં તમે શાંતિથી બેસો. ભવાયા કે શું વળિયા શેઠને વાત કરે, બેસો બેસો બેસો. જુઓ આપણે છે ને સંસ્કારનું જતન કરવું જોઈએ. શેઠ કે ભવાઈ કે મળો, આ ગાડું કઈ બાજુ ઉપડ્યું? આપણે સંસ્કારનું જતન કરવું જોઈએ. તમે બધા ખેલ કર્યા પણ હું તો શરમે શરમે મરી ગયો. અરે શેઠ, એમાં શું શરમ તમને આવી? આખું ગામ ભેળું કર્યું, અમે આખા ગામની આબરૂ કહેવાય. અમારી હાજરીમાં પારકા બૈરાને તમે આમ નચાવો, એ શું સંસ્કાર કહેવાય? ભવાઈ કે શેઠ સાહેબ, તમે જરા ધરપત રાખો, એ બૈરા નહીં, સાચા બૈરા નહોતા એ કોઈ, એ અમે ને અમે બૈરાના કપડાં પહેરી અને અમે નાચતા હોય. હું જ બૈરો થયો, ઘડીક આ બૈરું થયા, ઘડીક પેલો બૈરો, આ બધા અમે એ જ છે, સાચા બૈરા નહીં, ખોટા? હા હા હા ખોટા. કેવું જોઈએ ને તો તમે લખાયું એ ખોટું ખોટું પૂરું કરી દીધું. જાઓ, તમારું નાચવાનું એ ખોટું, તમારું લખાયું એ ખોટું, કાઢી મૂક્યા. પોતાના માટે ખૂબ વાપરે છે પણ બીજે વાપરી શકતા નથી. આ અબજોપતિની એની વાત થઈ. હવે થોડાક લાખોપતિની થોડું લેવલ જુઓ તમે. એ ક્યાં ઓછું વાપરે છે? આમાં તમે બેઠા છો, લાખોપતિઓ તો હશો, માથે ઓઢી નહીં લેતા, હોય તો ઓઢી લેજો. મોળું કોઈ વાપરતા નથી. સેજે સેજે આમ નીકળ્યા હોય ને પરિવાર સાથે ફરવા, તો તમારી વાત છે એટલે તમને તરત સમજાઈ જાય કે પિક્ચરમાં ગયા હોય પરિવાર સાથે, આમ તેમ વાત વાતમાં 2-5 હજાર ઉડાડી નાખે. સાચું ખોટું? પિક્ચર જોવા ગયા હોય પરિવાર સાથે, ગયા ખાણી પીણી, એના ફી ટિકિટ આ તે બધું, 2-5 હજાર તો આમ વાત વાતમાં ઉડી જાય, છતાં પણ ઓછા લાગે. અને દેવ મંદિરમાં 100 રૂપિયા મૂકવા આવે ને તો વધારે લાગે. આ માનસિકતા છે, જોજો ત્યાં એ વધારે લાગશે 100 રૂપિયાની નોટ દેવ મંદિરમાં. પોતાના માટે 5 હજાર આમ વાત વાતમાં વાપરવા હોય. મને એક ભાઈ કહેતા હતા ને, સુખી જતા, એ જ કહેતા કે અમારા છોકરા બાપુનગરથી આ બાજુ આવે તો વાત વાતમાં 5-6 ઉડાડ નાખે, ત્યાંથી અહીં પહોંચે ત્યાં. પણ દેવ મંદિરમાં એ વાત કરનાર પોતાને મૂકવો હોય ને તો એ ગલા પેટીમાં રૂપિયાનો સિક્કો કાઢે, એ સિક્કો એનો એ જ ફેરે રાખતો હોય. સો રૂપિયા વધારે લાગે, બોલો. એટલે તમે ઠાકોરજી આગળ જે ફ્રૂટ મુકાતા હોય ને તમે જોજો, ઠાકોરજી જોઈ જોઈને મને લાગે દાંત કાઢી કાઢી ગોટો વળી જતા હોય છે. સારામાં સારું પોતાને ઘરે લઈ જાય, નબળામાં નબળું ઠાકો છે મુખ. માનસિકતા છે આ. લગ્ન પ્રસંગ હોય તો 25,000 ફટાકડા ફૂલ નાખ, બેન્ડવાજા વગાડવામાં 25,000, રંગોળીઓ પૂરવામાં સુશોભનમાં, અરે ભોજનની પાર્ટીઓ હોય તો 2-5 લાખનું તો રિસેપ્શન થઈ જાય. સામાન્ય લાખોપતિમાં જે છે એની વાત કરીએ છીએ, બોલો. અને સાવ સાચી વાત, આવી રીતે લાખો વાપરી નાખે લગ્નમાં. અને લગ્નવિધિ કરાવનાર, મેં બ્રાહ્મણોને પૂછ્યું છે એટલે કહું છું, આવી રીતે ઉડાડનારા પૈસા, વાત વાતમાં 25,000 ફટાકડા ને બેન્ડ બાજા રિસેપ્શન આમના સુશોભનમાં ને એમાં ઉડાડી નાખનારા, લાખો રૂપિયા લગ્નમાં ખર્ચી નાખનાર બ્રાહ્મણ જે લગ્ન કરાવતો હોય, વિધિ કરાવતો હોય, એને વધી વધીને 1100 આપે, નહીં તો ધડધડ 5,000-11,000 આપી ના દેવા જાય. હે ભૂદેવ, કે તમે આ બધું સાચવીને બેઠા છો, આ વેદ વિદ્યાઓ લો, આશીર્વાદ દેજો નવદંપતિને. 1100 માંડ માંડ આપે, અને તોય પાછા બ્રાહ્મણને સલાહ દે, જરીક આમ બિચાર બ્રાહ્મણ જોઈ રહ્યા ને ધુમાડો ખાધો હોય, આ બધું છે સંતોષ રાખવો. અને મને એક બ્રાહ્મણ કહેતા હતા, એ સંતોષ, પણ જે આમ નક્કી કરીને આવતા એટલા દિયો તો આવીશ, એની તો વાત નથી, પણ જે સંતોષી બ્રાહ્મણો છે એ કાંઈ કહે નહીં. તો કે આમ ઉલટાના સામેથી એમ કહે, સામે એમને કે તમે સંતોષ રાખો, એટલે અમે મનમાં કહીએ, બીજું શું ભાઈ, આપી દો, જે આપવું હોય સંતોષ જ છે, અમને સંતોષ જ છે, અમને ભગવાન બદાઈ રહે છે, જાઓ બસ. એક જણા લગ્ન થયા, 4-5 મહિના થયા છે, બે માણસને કંઈ બન્યું નહીં, છૂટાછેડાનો વિચાર થઈ ગયો, વકીલની પાસે સલાહ લેવા ગયા. વકીલને કે, વકીલ કે કેટલો સમય થયો, તો કે 4-5 મહિના થયા, પણ બસ હવે નહીં, જુદું જ કરી નાખું છું, છૂટું કરો. તો આની ફાઇલ તૈયાર કરીને કોર્ટમાં દાખલ કરવાનું, શું તો 11,000 તો ફી થશે, આટલી ફાઇલ કરીને આમ કરવાનું 11,000, એટલે લગ્ન થયા એ બ્રાહ્મણને વિધિ કરાવનારને 1100 આપ્યા છે, અને તમે 11, તો કેટલા આપ્યા બ્રાહ્મણને વિધિમાં, તો 1100, સસ્તામ પતાવો ને તો આવું જ થાય. આવી નો બતાવે, પુણ્યમાં નહીં આપી શકે, જો પુણ્ય કાર્યમાં નહીં આપી શકે, વાત તો સમજાય છે ને, લગભગ માનસિકતા સમાજની આ છે, નહીં આપી શકે. દીકરાને બાઇક લેવું, પલ્સર બલ્સર લેવું 50-60 હજારનું, તો એ બહુ વિચાર નહીં કરે, કંઈ વાંધો નહીં, લઈ લે બેટા, આ કોના માટે છે, તમારા માટે તો રાત દી કમાઈએ છે, લઈ લો, વાંધો નહીં, સાચવજો. હા, પણ ધર્મ કાર્ય કરવું હોય તો પતિ ને પત્ની ને છોકરો ને છોકરાને વહુ ને બધા ભેળા થાય, શું કરશો. શેઠજી છે ને ગાડી લઈને નીકળ્યા, બહુ કિંમતી, 4 રસ્તે ઊભી રહી, સિગ્નલ નહીં મળ્યો હોય, એમ વિચારો, એટલે ભૂખ્યો ભિક્ષુક છોકરો 10-12 વર્ષનો, એ કાચ ટકોરા મારી ગયા, શેઠ સાહેબ સવારથી કંઈ ખાધું નથી, કંઈક ખવડાવો. એમ, કંઈ ખાધું નથી? ના. બસ શેઠ સાહેબ, હું પૈસો નથી માગતો, ખરેખર ભૂખ સહન નથી થતી, મને કંઈક ખવડાવો. બેસી જા ગાડી, બેસી જા, બારણું ખોલીને બેસાડે. 15 મિનિટ થઈને અને ગાડી ઊભી રાખીને કે, ઉતરી જા. અરે પણ શેઠ સાહેબ, ઉતરી જા, દરવાજો બંધ કરી દે. પણ તમે મને કંઈ ખાવા તો દીધું, ખવડાવ્યું તો નહીં, 3-4 ચક્કરનો ખવડાવ્યા. આ 3-4 ચક્કર તો ખવડાવ્યા તને, જોઈ રહ્યો, બોલો. અરે એક જણા તો શું મકાન બનાવ્યું છે, વિદેશમાં એવું હોય છે ને, હવે તો અહીંયા થતું જાય છે, મહેમાનો આવે ને મકાન બતાવે કે જોવો, અહીંયા અમારો નાનો છોકરો વિડ્યો રહે, અને અહીંયા આવું બાથરૂમ, આ એની બેઠક રૂમ, અહીંયા આવી ટીવી સેટ, આ બધું આમ, હા બીજો માળ, ત્રીજો માળ, એસી, આ તે બધું ખૂબ બધું બતાવ્યું. અડધો કલાક બતાવ્યું મકાન, ચાર પાંચ માળનું મકાન, ફર્સ્ટ ક્લાસ હતું, અપ ટુ ડેટ. જમવા બેઠા ને સાહેબ તો કઢીને રોટલો, મહેમાન જોઈ રહ્યો થાળીમાં, કઢીને રોટલો, પણ એક જ વાક્ય કીધું ગરદડીને કે તમે આ બધું મકાનમાં નાખી દીધું, એના કરતાં રીંગણા જેટલું રાખ્યું હોત તો. ન ખવડાવી શકે મહેમાનોને, ન ખવડાવી શકે. હા, અને આ ઘણાના દિલ તૂટતા હોય, જો અજાણ્યો હોય તોય, જમો જમો, જમનારા ક્યાંથી, જમનારા ક્યાંથી, જમો. ખુશ થાય કોઈ જમતા હોય ને, એના આ મુખમાં કંઈ જતું હોય ને તો ખુશ થાય, એને એમાં ભગવાન દેખાતો હોય, કે જીવતો નારાયણ જેવો જમે છે. બસ જમાય આવ્યા, જમાય અમારે ભૂરા આવ્યા, ભૂરા ગામડામાં, ભૂરાભાઈ નામ હોય, પણ હું પણ સાસુ ફાળે થાય, આજુબાજુમાંથી રેડિયો લઈ આવ્યા ને મોરલાવાળા ઓશિકા લઈ આવ્યા, હું માડી શું છે, અમારે ભૂરા આવ્યા છે. ભૂરો હોય પણ ભૂરી ભેંસ જેવો હોય, પણ એ ભૂરા જમવા બેઠા ને રોટલો ને તાંજળિયાની ભાજી જમી લીધું, બીજે ટાણે પાછી મેથીની ભાજી, ત્રીજે ટાણે તાંજળિયાની ભાજી, ચોથે ટાણે લૂણીની ભાજી, પાંચમે ટાણે વસેટીની ભાજી, છઠ્ઠે ટાણે ચીલની ભાજી, સાતમે ટાણે કણરલાની ભાજી, આઠમે ટાણે સુવાની ભાજી. એ જેવી સુવાની ભાજી મૂકી જમાઈ કે સાસુમાં, તો કાં આ ભાજીનું ખેતર બતાવો ને હું જાતે ચરી આવું. ખેતર ક્યાં છે મને બતાવવાનું, ચરી આવું જાતે. તમને આ ખોટું લાગે છે? સાંભળવા જેવું છો, આ થોડુંક આપણે આ લોભનું સ્વરૂપ છે એ સમજીએ છીએ, ભલે એમાં થોડું રમૂજ જેવું છે, પણ વાસ્તવિકતા હોય છે, પછી એનો જે વિચાર છે ને એ સારો છે, સાંખ્ય વિચાર. આ હોય છે સમાજમાં ભાઈ, હું ગામ નામ ઠામ નહીં આપું. વિદેશમાં અમે અમારી સાથે બનેલી ઘટના તમને કહું, ન હોય એવું નથી. 2003માં અમે વિદેશ માધવપુરી સ્વામીને બધા સાથે હતા, ગયા હતા વિદેશમાં એક સિટી, ત્યાં આપણા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છોકરાઓ બધા ભણવા માટે ગયા હોય. હવે એ તો બિચારે એક નાના ફ્લેટમાં જેમ તેમ ભાડેને કરીને જ ભણતા રહેતા હોય, આગ્રહ બહુ હોય બિચારાને કે અહીંયા અમારે ત્યાં સંતો આવે, પણ રાખી તો શકે નહીં એવી સગવડતા એને ન હોય, સમજી શકાય. નાની રૂમ રાખીને ભાડે રહેતા હોય, એ તો પાંચ સાત સંતોને બધાને, એ પાંચ સાત જણા હોય, એક એક જગ્યાએ દસ દસ પાંચ પાંચ. પણ ત્યાં એક ભાઈ હતા, એ માધવપુરી સ્વામીને ઓળખીતા હતા, એટલા માટે કે એ વિદેશમાં જ્યારે ગયેલા થોડા વર્ષો પહેલાં, ત્યારે એને સ્વામીએ મદદ કરેલી સેટ થવામાં. પછી એ શિફ્ટ થઈને આ સિટીમાં આવ્યા હતા, એટલે ઓળખાણ તો હતી જ, એટલે એમનો સંપર્ક કર્યો. હા કે વાંધો નહીં, બહુ સરસ બંગલો હો ભાઈ, વિદેશમાં તો હોય ને ઘરમાં આમ બધે સ્વિમિંગ પુલ આ ત્યાં બધું, તમને એમ ઘણી વાર તો એમ થાય લોન લઈ નહીં પણ વિદે અમેરિકા આંટો મારી આવવો જોઈએ એમ. ન ગયા હોય એને તો કલ્પના જ ના આવે કે આવું જીવન હોય, કેમ સાહેબ? આપણે તો ખબર નહીં આ રાજકારણમાંથી આ દુર્દશામાં કાંઈ હરખું રોડ રસ્તા નથી થતા, ચપટી ધૂળ જોતી હોય તો મળે નહીં, એવી એવી બધી વ્યવસ્થા. બહુ સરસ પણ ઉતાર્યા, સાંજ પડી, 3 દિવસ રહ્યા. છોકરાઓ તો ઉત્સાહમાં આવી ગયા, બધા આવી જાય, એમને બીજા હિન્દુ સમાજમાં આગેવાન હોય ઓળખીતા હોય બધાને લાવે, આને ત્યાં સભા થાય, 1.5 કલાક સભા ચાલે, 10 વાગે પૂરું થાય. 3 થી રોકાણા, પણ ગરધણીએ કોઈને દૂધ ફ્રૂટ નાસ્તો કશું જ નહીં, કાંઈ નહીં. હવે છોકરાઓ બધા આમ મનમાં થાય કે આ બધા લાવીએ છીએ આપણે મોટા માણસોને, આમ તેમ કે જરા સત્સંગ થાય સાંભળે. કોઈને ઘેરે તો ન કહેવાય હું લઈને આવીશ એમ. 3 દિવસમાં કાંઈ નહીં. બંગલો જુઓ તમે. એટલું જ નહીં, પછી બધા 10 વાગે જતા રહીએ, ત્યાર પછી એ લોકો રસોઈ બનાવે ને જમે. આ એકદમ ફેક્ટ વાત કહું છું તમને. ત્યાં સુધી એના રસોડામાં કાંઈ હોય નહીં, બધા જતા રહ્યા પછી દરવાજા બંધ કરીને રસોઈ બનાવે. હવે અમે ઉપલે માળાની બધી રીતે અમારી વ્યવસ્થા મર્યાદાથી હતી, સુગંધ તો આવે, માણસ છે, નાક છે. અમારી સાથે એક બે હરિભક્ત પણ હતા. એક ટાઈમ અમે રસોઈ બનાવી લઈ, એટલું હતું કે તમે તમારું બનાવી લેજો, અમે અમારું બનાવશું. અમે સારું, અમે ઘણી જગ્યાએ જવાનું હોય, પણ 3 દિવસમાં અમારી સાથે જે હતા ને એને સવારમાં નાસ્તા પાણીનું પૂછ્યું નથી. સાંજે અમે ખાલી ફ્રૂટ લઈ લેતા, સાથે હતા એ લઈ લે ફરજિયાત. એ લોકો રસોઈ બનાવે, પણ એ બે જણાને એમ કીધું નથી કે તમે અમ જોડે જમજો, સેવક રામનું વચન છે ને, નહીં. બહુ કહેવાય શું. અને અમારે સાંજે હોય હાલો કાંઈ ખીચડી જમીએ, પણ અમે પામી ગયા હતા, કાંઈ કાંઈ કરવા જેવું જ નથી. અમારા માટે ફ્રૂટ, સારામાં સારું ફ્રૂટ, કેળા ને સફરજન, સારામાં સારું સફરજન અને સારામાં સારા કેળા, બે વસ્તુ. અને એના માટે સારામાં સારું ફ્રૂટ, આ કીવી, આલ્ફાંજા, કેરી, પણ એ બહાર ક્યાંય ન રાખે, એ બીજે સંતાડીને મૂકી હતી. હવે એમાં બીજા આવા બધા સારા સારા ફ્રૂટ હોય એની બહુ સુગંધ ન આવે, પણ આ આલ્ફાંજા કેરી કાંઈ સુગંધ વગર રહે. મેં કીધું એમ આપણું નાક કામ તો કરે ને, કે મારો આપણને કેળા પરણાવે છે, અને આ કેરીની સુગંધ ધમાકા ક્યાં મારે છે, અને સાધુ ખાખા કોળ્યા વગર રહે પછી. ખરેખર નીકળ્યો કેરી એ, અમે ઉપર વ્યા જાય ને પછી મિઝબાની કરે. બોલો. અને 3 દી રોકાય, આપણે ક્યારે સેલો ટેપની જરૂર પડે, કોઈ કાતરની જરૂર પડે, કોઈ સ્ટેપલરની જરૂર પડે, આપે જ નહીં. હા હા લાવું એમ કરી વ્યા જાય. કેવું કોને બોલો, આ ધક કોને કેવું. છતાંય આપણે 3 દી રાખ્યા એનો ગુણ છે, એનો જરાય મનમાં અભાવ નથી. આપણને એવા દેશમાં રાખે રોટલો, રોટલી, શાક એકટાણું ખવડાવે, હોવા દે, એ કંઈ મોટી વાત છે, એનું ભલું કરે ભગવાન. પણ આપણે માઇન્ડસેટ સમજવા માટે આ કહે, અવગુણ માટે નથી કહેતા. કર્યું હોત તો ઘણું કમાઈ જાત એમ. અવસર હતો, ક્યાં એને મળવાના હતા ભગવાનના ભક્તોને, સાધુઓને, આવો સમાજ ક્યાં મળવાનો હતો. ગુણ છે એનો, પણ આ સમજવા માટે વાત છે કે કેવા જીવ હોય છે એમ. પછી જ્યારે અમે પાછા વિદાય થવાનું થયું, આપણે સ્વાભાવિક છે, હવે હિન્દુ સમાજવાળા એમને કોઈ મંદિર હોય ત્યાં કથા વાર્તા રાખે, સેજાય એ હારે ગાડી લઈને આવતા હોય, બેઠા હોય, આપણે વાત તો વણી લઈએ ને, મેં વાતો શું કરી એ મને યાદ છે. છતાં એના ચહેરા સામે જોઈએ ને કોઈ પ્રતિભાવ નહીં, કોઈ અસર નહીં, કોઈ સમજણ. 3જે દિવસે વિદાય થયા, છોકરા બિચારા આંખમાં પાણી આવી જાય એ, પણ હવે એરપોર્ટ ઉપર પહોંચ્યા. હવે અમેરિકામાં, વિદેશમાં ક્યાંક ક્યાંક એવું હોય છે એરપોર્ટમાં, બધી જગ્યાએ નથી હોતું, પણ કોઈ જગ્યાએ એવું હોય છે કે તમે એમાં $1 નાખો તો એક ટ્રોલી, એટલે ઓલી લારી નીકળે, એમાં નાખવું પડે, પછી એક ક્લચ ખુલે ને તમારી લોરી ખેંચી શકાય, લારી ટ્રોલી ખેંચી શકાય સામાન મૂકવા માટે. એટલે અમારે 3 જોઈતી હતી, આ ભાઈ ગરધણી વડીલ આગળ જ હતા, એટલે અમે એને કીધું વડીલ 3 ટ્રોલી લઈ આવો. એ હલે નહીં, હવે અમને ખબર નહીં કે આમાં નાખવું પડતું છે, પણ એને તો ખબર જ હોય. એટલે હલે નહીં, હા હા હા એ આમ આમ કરે તેમ એમ કરે, ત્રણ વાર કીધું ગયા નહીં. પછી છોકરા સમજી ગયા એટલે તરત ગયા. જે આછી પાતળી જોબ કરીને ભણે છે એ છોકરા, એને એને બહુ ખર્ચો કર્યો. એ દોડ્યા ને $3 નાખીને 3 ટ્રોલી લઈ આવ્યા. ભલું કરે ભગવાન, બોલો ખોટું છે? હોય છે, એના માટે વાપરતા જ હતા, જો બીજે વાપરી ન શકે. અરે ભાઈ, વર્ષે 20-25 લાખ કમાતા હોય ને તો એને વર્ષે દાડે 2-2.5 લાખ રૂપિયા તો એને ડોનેટ કરવા જોઈએ દેવ ધર્મમાં, ભગવત કાર્યમાં, પરોપકારમાં. આ દશાંશ થયો. અરે વિશાંશ ગણો તોય 1-1.5 લાખ 1.5 લાખ વાપરવા જોઈએ. આ રેશિયો છે, વિચારે બધા. આપણે કહેતા નથી અહીંયા જ વાપરો, એના માટે હું વાતો નથી કરતો. આ વાતો બધી સાર્વજનિક છે. લાખો પતિ હોય, આખા વર્ષનો રેશિયો માંડો. ઘણા એવા છે, ઘણા એવા છે, આમાં દાતારે ઘણા બેઠા છે એવું નથી, પણ સમજવાનું દૂર દૂર સુધી ઘણાને છે. એ કોઈ દેવ મંદિરે ગયા હોય, 50 રૂપિયા 100 રૂપિયાની ભેટ મૂકી હોય ને, એનું તમે ટોટલ કરો તો વર્ષે 2-5 હજાર થાય આખા વર્ષમાં. આ આંકડો કદાચ હું મોટો વધારે કહું છું. વાપરી ન શકે. ઉપનિષદ શું કહે છે? 100 હાથે ભેળું કરો ને 1000 હાથે વેચો. સુખી થવાનો મંત્ર ઉપનિષદનો. 100 હાથેથી ભેળું કરો ને 1000 હાથે વાપરો. પાછા હવે આમાં ઘણું યાદ આવે. લાખો કમાતા પછી સાધુઓને પોતાને ત્યાં લઈ જાય, એ કે તમે અહીંયા નીકળ્યા છો આવી જાઓ, પધરામણી કરે, આ કરે તે કરે. ચપટીક જેટલું કેટલું રાપની ચોરી કરે ને સોયનું કરે દાન, આભે ચડીને જોયા કરે કેમ નાયવા વેમાન. રાયના દાણા જેટલું કરે ને પાછી અપેક્ષાઓ શું? આ આ જેને જેને આવું હોય ને એને વિચારવા માટે આ જ્યારે સાંભળે ને ત્યારે વિચારવું જોઈએ કે સંતોને લઈ જાય પણ શું રાય જેટલું કરવાનું? આશા શું? અમારો ધંધામાં અવરોધ છે ને દૂર થઈ જાય અને લાખો કમાતા થઈ જાય. આવા આશયથી લઈ જાય સાધુ, અમે સુખી થયા, હજી ખૂબ ધંધો વિકસે, ખૂબ અવરોધો જતા રહ્યા, લાખો કમાય, કરવાનું કેટલું રાજના દાણા જેટલું, અને ધંધામાં કેટલું ખોટું કરતા હોય પાછું. અને પછી હવે ભાઈ આ તો ભગવાન છે, કાંઈ એમ થોડું કાંઈ બધું કરી નાખે. ન થાય એટલે સંતોમાંથી વિશ્વાસ વયો જાય, શ્રદ્ધા વહી જાય, કર્યું પણ કાંઈ સરખું થયું નહીં, પણ તમારું પાપ કેટલું છે. ધોવા માંડો, પાપ ધોવાઈ જાય તો આ પુણ્ય પ્રગટ થવાનું જ છે. હે, પાપ ધોવાય તો પુણ્ય પ્રગટ થવાનું જ છે. ધોવાનો રસ્તો જ આ છે, સુખી થવાનો રસ્તો જ આ છે. ઘણા લોકો એમ એમ માનીને બેઠા હોય છે ભગવાન આપે તો વાપરીએ, પણ શ્રેષ્ઠ વિચાર એ છે કે આપણે વાપરીએ તો ભગવાન આપે. ખેતરમાં તમે દંડવત કરીને પગે લાગ્યા કરો, ઘઉં બાજરી જુવાર આપો, ઘઉં બાજરી જુવાર આપો, એમ આપે? વાવો તો આપે, વાવો તો આપે, પેલા વાવવું તો પડે ને. વળી એક બીજી વાત યાદ આવી ગઈ, બોલો. એક શ્રદ્ધાજી હનુમાનજી આગળ કોઈ દી ન જાય, પણ હવે હનુમાનજીમાં એને આજુબાજુ હશે મહાત્મ્ય હશે, તે પછી બહુ પ્રાર્થના કરે, હે હનુમાનજી એક દીકરો આપો, એક દીકરો આપો, એક દીકરો આપો, એક દીકરો. કોઈ કીધું છે હનુમાનજી બહુ કૃપાળુ છે, આ હનુમાનજી બહુ પ્રતાપી છે, આમની માનતા રાખો તમને. એટલે મનમાં નક્કી કરીને 11 વર્ષથી પ્રાર્થના કરે, હે હનુમાનજી એક દીકરો આપો, એક દીકરો આપો. હનુમાનજીથી રહેવાનું નહીં પ્રગટ થયા, હું બહાર નીકળીને 2 લાફા વળગાડ્યા. મૂર્ખા પહેલાં લગ્ન તો કરી લે, પછી તને કંઈક દીકરો હતા. અમારે હવે 2 જ નાની વાત છે, પછી સાંખ્ય વિચાર આવે છે. આ છે ને આ ડિસેપ્શન છે, આ ઓપરેશન છે. આ વાતમાં મધુરતા ન હોય, આ સારું ન લાગે, નસ કપાય ને, એટલે આમાં મનોરંજન ન થાય. આ મહિમાની વાત નથી, આ તો રીતસર આમ કપાય છે. ઘણા વર્ષ થઈ ગયા, અમદાવાદમાં એક સાર્વજનિક એવી કઈ ટ્રસ્ટની હોસ્પિટલ હતી, ને એક ભાઈ એના છોકરાને દાખલ કર્યો હતો. થોડું ઓળખાણ ને એવું બધું ખરું, એટલે સંતો હું હતો, ખબર અંતર પૂછવા ગયા. ઠાકોરજીને લઈ છોકરાને દર્શન થાય, ભગવાન એનું સારું કરે. એટલે એમના જે બાપુજી હતા ને એ હોશ પર બધું કહેતા હતા, બહુ સગવડતા સારી હો સ્વામી, બહુ સારું, એસી રૂમ, બધી વ્યવસ્થા બહુ સરસ છે, અને આપણે જોઈ એવું, અને સેવાભાવ ટ્રસ્ટજી છે, એટલે આમાં બહુ ખર્ચોય નહીં, બહુ સારું છે. પછી મેં એ શેઠજીને હું ઓળખતો, એટલે મેં એને એક બાજુ બોલાવીને કીધું, મેં ઓઇલ મિલના માલિક હતા, હજી એને ઓઇલ મિલ ચાલતી હશે કે નહીં મને ખબર નથી, પણ ત્યારે હતી, ઓઇલ મિલનો માલિક હતો. એટલે મેં એને કીધું, શેઠજી આ કોઈએ ડોનેશન કર્યું છે, દાન કર્યું છે, તઈ થાય છે ને, વિચારવા જેવો પ્રશ્ન, તમે રાગ ગરીબ નથી, તમે અહીંથી જ્યારે રવાના થાવ ને ત્યારે હોય એનાથી 150 દાન કરીને જાયજો. એ દાંત કાઢે ને ખબર પડી જાય, આપે નહીં, આપ્યા નહોતા. લાખોપતિ સુવિધા વાળા તમે વિચાર કરજો, બધા એનો એક્સરે લેજો. આપણી સગવડતા હોય તો જ્યાં સસ્તું મળે ત્યાં આપણે સારવાર કરાવવા પહોંચે છે. પછી વિચાર નથી થતો કે આપણા કોઈના દાનમાં આપણે કરાવીએ છીએ, સસ્તું છે, દેનારા તો દે જ છે. આપણે જો આમ ફ્રી ઓફ છોકરાઓ ભણતા હોય છે, કોઈને આપણે એવું કંઈ કહેતા નથી, સુખી ખેડૂતો લાખો કમાતા હોય, અને ઘણા વેપારીઓના દીકરા 1 પૈસાનો ખર્ચ નથી, ફ્રી ઓફમાં છોકરાઓ ભણતા હોય છે, ગમે ત્યાંથી ઓળખાણ લાવીને દાખલ કરાવી. જ્યાં જ્યાં ધર્મની સંસ્થાઓ જોજો, લાભ લઈ લેવામાં તો આપણને શરમ આવે, ભણવા માટે જ છે, સંસ્કાર માટે જ છે, એનો વાંધો નથી. પણ આમાં એવાય લોકો દાન આપે છે સાહેબ, દરેક ધર્મ સંસ્થાઓમાં કે જેને 2 ટાણાનું માંડ ખાવા મળતું હોય ને, એવાય લોકો મૂકીને જતા હોય છે. એના પૈસામાંથી તમે લાખોપતિ માણસો તમારા છોકરાને મફત ભણાવી લ્યો, એનો વિચાર ના આવે કે આપણો છોકરો ધર્માદામ ભણે? હોય છે કોક કોક. હમણાં જો આપણે ઓલા પૂજારા કૌશિકભાઈ, એનો છોકરો દાખલ કર્યો, એ મૂકવા આવ્યા કે મારે ભગવાનની, હું તો ભૂતપૂર્વ વિદ્યાર્થી છું, મારે એટલું જ છે કે મારા છોકરાને ખબર પડે કે ગુરુકુળમાં કેમ સંસ્કાર આવે, ને એ પૂજા પાઠ કરતો થઈ જાય, ને સત્સંગ એના જીવમાં આવે, માટે મારે મૂકવો છે. બાકી પહેલાં એનો જે આપણે ચાર્જ હતો એનાથી હવાયું, એ પહેલાં જમા કર. આ વિચારે છે, જો પૈસાનો મારે વાંધો જ નથી, બધે શ્રીજીની સંતોની કૃપા સારામાં ચાલુ, તો હું શું કામ મફત ભણાવું? મારે તો ઈરાદો જ એટલો છે સત્સંગ ઓળખાય. ત્યારે અમુક અમુક આપણને એવી રીતે મને ભલામણને કે ને, હા સ્વામી જોઈ જુઓ હમણાં કેટલા એવા ફોન આવે, પરીક્ષા આપવા આવ્યા છે, જરાક તમે ભલામણ કરજો. મેં કીધું હું કોઈને કરતો નહીં ભલામણ. આપવાનો વિચાર હોવો જોઈએ, લેવાનો નહીં. અને પછી જ્યારે આ ફ્રીઓ ભણવાનું પૂરું થઈ જાય તો તરત જ ઉઠાવીને પાછા બીજે મોકલીએ છીએ, ત્યાં લાખો રૂપિયાની ફી ભરે છે. આવી દરેક ધર્મ સંસ્થાઓને અનુભવ થતા હોય છે. ધર્માદાનું ન ખોળાય, આપણી શક્તિ ન હોય તો અલગ વસ્તુ છે, એના માટે તો છે જ. તો જે પોતાના માટે છૂટથી વાપરે છે પણ ધર્મ કાર્યમાં ક્યાંય વાપરતા નથી, એ વાપરો એની વૃત્તિ સમજણ આવે તો થાય. એને શું થાય છે કે આ વાપરીએ છે ને ધર્મ કાર્યમાં પરોપકાર, એ તો બધું નકામું ગયું, એનો શું ફાયદો આપણને, આપણને શું ફાયદો, પોતાને શું ફાયદો. રસ્તે રખડતો હોય છોકરા અને આપણને દયા આવી જાય ને, કોઈ દયાળુ હોય ને કે હાલો આ ભિક્ષુક બ્રાહ્મણ બિચારા રખડે છે, આપણે એને આઈસ્ક્રીમ ખવડાવી, એ ક્યારે ખાશે? તો પહેલાંને એમ થાય છે, એ ખાઈને પોતાને ટાઢું થાય છે, બીજો એમ વિચારે એ ખાઈમાં આપણને શું ફાયદો, સીધી ગણતરી એને એ લાગે છે. તમારે આ રીત પ્રમાણે વિચારો, એક પરિવાર હોય, ત્રણ ટાઈમ ચાર ટાઈમ ફૂલ્લી જે જમતા હોય ભલે જમે, વિચારજો સમજવા જેવું, હવે સાંખ્ય વિચાર છે. એમાં ઘણું બધું બગાડી થતો હોય ને, આપણે જોઈએ છે ને, વધારે રાંધી નાખતા હોય પછી ફેંકી દે ને નાખી દે, અથવા તો ઓવર ઈટિંગ પણ છે, વધારે જેમાં આગ્રહ કરી કરીને લ્યો લ્યો લ્યો લ્યો જમી જાઓ, અરે પણ એક સમોસું હજી લ્યો, બે રોટલી વધારે, બે પૂરી લ્યો, એમ હોય કાંઈ, એક ઇડલી લ્યો, અરે એક વાટક્યો રસ પી જાઓ, એમાં શું સારું, જરૂર પૂરતું જમે, વધારે પડતું જે રંધાય છે કે એ છે એની જ વાત છે, એમાં એક દિવસ પૂરતું એક જ મુઠ્ઠી ઘઉં બચાવે, બગાડ ન કરે, રોજ એક મુઠ્ઠી ઘઉં વધે ને, જે ખાઈ ગયા એનું શું થવાનું છે, કયો ખાતર સિવાય કંઈ થવાનું, વધારે ખાઈ ગયાનું, પેલાનું તો શક્તિ મળે, વધારે ખાઈ ગયાની શક્તિ ના મળે. પણ જો એને વધારે ન ખાધું ને ન બગાડ્યું અને એક જ મુઠ્ઠી ઘઉં રોજ બચાવ્યા અને એ કોઈ ખેતરમાં વાવ્યા તો, જો તે દાડે ગાડાઓ ભરાય, તમે પર ડે 100 રૂપિયા એલફેલમાં વાપરી નાખો છો, એ બચાવો અને બેંકમાં જમા કરાવતા જાઓ, કેટલું થાય, લાખો કરોડો થઈ જાય. એમ ધન સંપત્તિના ત્રણ વે છે, રસ્તા છે. એક વાપરવું, કોઈ ના પાડતું નથી, બીજું વેડફવું અને ત્રીજું વાવવું. ધરતીમાં વાવી દઉં, અનેક ગણું થાય. એમ આ ધર્મ કાર્યમાં, ભગવત કાર્યમાં, ગરીબોમાં, મૂંગા પશુઓમાં, ક્યાંય પણ તમે વાપરો, એ વેડફાતું નથી, એ વવાય છે, અનેક ગણું થઈને ઉગી નીકળે. જીવતી ભૂમિકાઓ છે ભાઈ, આ જળ જેવી માટીમાં મુઠ્ઠી ભરીને ઘઉં નાખી દો તો 1000 ગણા કરીને દે, તા ભગવાનનો બનાવેલા સૃષ્ટિમાં નાખો, અનેક ગણું થઈને પરમાત્મા આપે. એટલે શાસ્ત્રોમાં કહ્યું છે, ઉત્તમ ચ દત્તમ ચ તથૈવ તિષ્ઠતિ. કોઈને આપો કે યજ્ઞ કરો, દાન કરો, એ ક્યારેય નાશ પામતું નથી. એક ભાઈ મને મળ્યા હતા, કદાચ સભામાં બેઠા જ, એનો પ્રશ્ન સાચો હતો. એ ફોટોગ્રાફીનું કામ કરે છે, સ્ટુડિયો છે. આપણને દિલસોજી થાય, તમને સાંભળીને નવાઈ લાગશે. આ કાલે જ મળ્યા હતા મને, આગલા પ્રવચનમાં હશે એટલે બધું સાંભળ્યું હોય એટલે પછી વાત કરી મને. એની આંખમાં આંસુ આવી ગયા હતા કે સ્વામીજી, હું ફોટોગ્રાફીનું કામ કરું છું, એક દીકરી આવ્યા અને એને ફોટા પડાવવાના છે, એ બધું આપણે કરી આપીએ. પછી એના લગ્ન આવ્યા એટલે મને કે મારા લગ્ન થવાના છે, તમે ફોટોગ્રાફી કરી આપશો? તો કે વાંધો નહીં, આ એમને ઘરે જ્ઞાન બધું જોયું, તેના મા બાપ વેલ્ડિંગનો ધંધો કરે નાનો સરખો, ને એમાંથી હવે એનું શું પૂરું થાય, અમને દયા આવી ગઈ. એટલે કે દીકરી જરાય મૂંઝાતા ને, માવતરને કીધું તમે જરાય ચિંતા કરતા ને, એના જમણવારનો ખર્ચ, કપડાનો ખર્ચ, ફોટોગ્રાફી તો ફ્રી ઓફી તો જવા જ દો, પોતાની દીકરી માનીને એણે ખર્ચ કર્યો, કોઈ ઓળખાણ નહીં, કેવળ માનવતા, જમણવાર, કપડા, દાગીના, કેટલું ખર્ચ્યું છે બોલો. રંગે ચકે દીકરીને પરણાવી દીધી, પોતાની દીકરી હોય એમ, ધન્ય છે ને એના દિલને. હે સાહેબ, પણ પછી ભાઈની આંખમાં આંસુ આવી ગયા, કે સ્વામી પછી મારે થોડો વખત ગયો અને મારે એસીનું થોડું સ્ટેન્ડની નીચે એક બે વેલ્ડિંગના ટાંકા લેવાના હતા, અને વેલ્ડિંગનું જ કામ કરતા હતા. એટલે મેં વડીલને જઈને કીધું કે મારે બે વેલ્ડિંગના ટાંકા લઈને સ્ટેન્ડની બે પટ્ટી મૂકવાની છે, એ તમે કરી જશો? તો કે મારે તો ત્યાં કામ છે ને ભલાણે કામ છે, ને હું તો કેવી રીતે આવી શકું, એમ કેમ થઈ શકે. બોલો, આ જોઈ રહ્યો અને આઘાત કેટલો લાગે. જોયો ને સામે માણસ, એટલે એનું દુઃખી હતું કે આનું મારે શું સમજવું, એમ રડતા રડતા કહેતા. સ્વાભાવિક થાય ભાઈ, સ્વાભાવિક થાય. પણ મેં એને કીધું, આપણે છે ને કોઈ પણ પરમાર્થ કરીએ, યાદ રાખવા જેવું છે જિંદગીમાં, કોઈ પણ જગ્યાએ પરમાર્થ કરીએ, માણસને જોઈને કરવાનો નહીં, પરમાત્માની કોર્ટ જોઈને કરવાનો. ત્યાં કોઈ દી ખોટું નથી પડતું, એ રજ રજનું લખી દે છે અને અવશ્ય તમને મળે છે. એટલે કહું છું, આ પરમાત્માની સૃષ્ટિમાં વાવેલું ક્યાંય જતું, એટલા માટે દાનનું મહત્વ છે કે તમને પૈસો વાલો છે ને તો વેડફો નહીં, વાપરો નહીં, વાવો, વાવવા માટેનો રસ્તો દાન છે. તમને પૈસો વાલો છે ને, ગુણાતી તાન સામે શું કીધું, એક જણા પાંચસો રૂપિયા મૂકીને વયો ગયો તો હું તો જોઈ જ રહ્યો, કેમ એ પાંચસોના પાંચ લાખ દેશું, હજાર ગણા દેશું, વાત આવીને દેશું, પણ પાંચસો રૂપિયાના ઘઉં લઈને જો અહીંયા બેઠો હોત, બાજરો ખાધો હોત ને સત્સંગ કર્યો હોત તો જીવ ભવ તરી જાત. પણ મારે એ વિચાર એમાંથી એ કહું છું કે પાંચસો આપે તોય સ્વામીએ શું કીધું કે એને હજાર ગણા દેશું, ખેતર જીવંત છે. એટલે કોઈ પણ સત્કર્મ કરીએ ને અમને આવા અનુભવ થતા હોય, હથેળીમાં હરિભગતને રાખ્યા હોય તોય ઘણા બધા કડવા અનુભવ થતા હોય છે, ભૂલી જતા હોય છે. આપણે તો શું, આ પરમાત્મા તો આખી સૃષ્ટિમાં પાપીમાં પાપીને કેવું ખવડાવે છે, તો એ ક્યાં માઠું લગાડે, એની સૃષ્ટિને બગાડે છે, તો એને સારામાં સારું ખાવા દે. આ મોટા આતંકવાદીઓ શું આ સૃષ્ટિનો બગીચો બનાવે છે? એટલે પરમાત્માને નજરમાં રાખીને કરવું, પણ કોઈ દિવસ દુઃખ નહીં લગાડવું, આવે છે પાછું ફરીને જ આવે, આપણે એની પાસે શું કામ અપેક્ષા રાખી, પરમાત્મા પાસે રાખી. એટલે સત્કર્મ કરવામાં ક્યારે દિલ ચોરવું નહીં. માણસ ગદ્દારી કરી શકે છે, ભગવાન ગદ્દારી કરતો નથી. ભગવાનને બધું જ આવડે છે, ભગવાનને બધું જ આવડે છે ને બધું કરવા સમર્થ છે, પણ એક વસ્તુ ભગવાન નથી કરતો, વિશ્વાસઘાત કરતા એને આવડતું નથી, એને એ નથી આવડતું, વિશ્વાસઘાત કરતા નથી આવડતું. વાવેલું જાય ક્યાંય? જો આપણે ઓલા જતીનભાઈ બેઠા છીએ, હમણાં કંઈ પુલા આશ્રમ જઈ આવ્યા એટલે જરા ખોટકાઈ ગયા લાગે છે. તમારે લગભગ 1991-1992માં સત્સંગ થયો ને? હા, ત્યાં સુધી એને સત્સંગ ઘરમાં એને નહોતો. પ્રસંગ કેવો છે મારે, આમ એનો નથી પણ એને જોડાયેલો છે. જૂનું મંદિર હતું ને એના પગથિયે પછી 9 વાગે બેસતો, 9:30 ને પછી એકાદ કલાક આ બહાર ભણનારા કોલેજના છોકરા હોય ને અહીંના છોકરાઓને તો આપણે રેગ્યુલર વાતો કરતા હોય, પછી 9 વાગ્યા પછી સભા છૂટે ને હું પગથિયે પાણી પીવીને પછી બેસું, આ બહારથી છોકરાઓ કોલેજમાં ભણનારા હોય આવે એને આપણે એકાદ કલાક ભગવાનની શ્રીની વાતો કરીએ, એ આ વિનયના બધા એમાં સત્સંગી થયા હો, એ આ જતીનભાઈ એમાં બેસી બેસીને પગથિયા બેસી પગથિયા મંડળ કહેવાતું એને 1991-92 પછી સત્સંગ થયો, પૂજા પાઠ હાલ થઈ બધું લીધું, ઘરમાં સત્સંગ નહીં, બાપુજીને થોડુંક મેળ પડે નહીં કારણ કે આ ખાવું ના ન ખાવું ના અંત્યની બધું હવે બધું ભાવે નહીં, મગજ થોડો એમનો જાય અને આ થોડું નવું નવું હોય ને એટલે જડતાથી પકડે, ઘરમાંથી મૂર્તિઓ બૂર્તિઓ ફેંકી દીધી હતી, કાયડા બધું કે તું તો બહુ નડતર વાળો છો, એ બધું મેં મૂર્તિઓ મારા પાસે મારે આસને હાચવીને રાખી, મેં કીધું ધીરજ રાખજો બધું થશે ધીમે ધીમે, તાર બાપુજીને એકવાર લઈ આવ્યા પછી લઈ આવ્યાની જૂની ઓફિસ હતી ને ઓટલે આ ને હું ને આ બાજુ આ ભાઈ બેઠા મૂર્તિઓ, આ બાજુ એના પપ્પા બેઠા, વચમાં હું બેઠો, ઘડીક આ બાજુ જાઉં ઘડીક આ બાજુ જાઉં બેને સમજાવું, આપણે તો મીડિયમ વેજથી વાત કરી તેના બાપુજીને બહુ સારું લાગ્યું, સાધુઓ તો સાચું જ શીખવાડે છે પણ આ માળો આડવાડાઈ કરે બરાબર ને, એના બાપુજીને ગુણ આવ્યો, મેં કીધું ભાઈ ગુણ આવ્યો એ સારું, એમ કરતા કરતા ભાઈ માંદા પીડ્યા, કર્ણાવતી હોસ્પિટલમાં સિરિયસ થઈ ગયા એના પપ્પા, હા ભાઈ આવ્યા ભાઈ અમે હું ત્યાં ગયો, સારા બીજા સંતો હતા ઠાકોરજી લઈ ગયા, એના બાપુજી તો મૂર્છા અવસ્થામાં કેટલું કહે ત્યારે માંડ માંડ આંખ આમ ખોલે, કોણ આવ્યું છે ખબર પડે નહીં, કદાચ પડી છે સાધુ આવ્યા છે, ભગવાનને પ્રાર્થના કરી ઠાકોરજીના દર્શન કરાય, પાછા ભાઈ આવ્યા, એ રાતે એને સામે એની સામેનો રૂમ હતો ને એમાં એક પેશન્ટ હતો, એ સિરિયસ હતો, લગભગ આખા વોર્ડમાં બધા ડચકા લેતા જ હતા બધા, આ પથારિયા પડ્યા છે સુધબુદ આવે જાય એવી છે, એ અવસ્થામાં એને યમપુરીનું દૃશ્ય દેખાણું, જમ લેવા આવ્યા છે સામેના કમ્પાર્ટમેન્ટમાં, એ એને દેખાયું એ તંદ્રા અવસ્થામાં, આખી જમપુરી જમ આવ્યા ને લેવા અને લઈ ગયા, એ બધું જોયું એને બંધ આંખે જોયું, અને પછી થોડી સુધબુદ્ધમાં આવ્યા તો પૂછ્યું ત્યારે ખબર પડી એ ગયો, અને પછી અમે સંતોય આવ્યા હતા એ યાદ આવ્યું, અને એ આંખ મીચાઈ એને એમાં એને દિવ્ય ભૂમિકા દેખાય, સંતો દેખાય, ભગવાનની મૂર્તિ દેખાય, આવું બધું એને દર્શન થાય, એક દિવસ બે દિવસ આવું બધું દર્શન, જમપુરીનું જ જોયું પછી આ બધું દર્શન થયું, અને દર્શન થતાં થતાં ધીમે ધીમે જતા જતા બાપા હાજા થવા માંડ્યા, બેઠા થઈ ગયા, અને એમના બાપુજીને થઈ ગયું કે મને ભગવાન એને સાધુએ જીવતો રાખ્યો છે, અને પછી બાપાએ જે માળા પકડી છે ભાઈ અવાર હાન, તમે જ્યારે ઘરે જાઓ ડોહ માળા જ કરતા હોય, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, કથા વાર્તા સત્સંગ આખા ઘરમાં સત્સંગ થઈ ગયો, બહુ ભજન કરે બાપા, 2-4 વર્ષ ગયા 91-92 સત્સંગ થયો, એમાં એને અહીંયા નવરંગપુરા મર્કન્ટાઇલ ને કોઓપરેટિવ બેંક એમાં એને નોકરી મળી ક્લિયરિંગ વિભાગમાં, ત્યારે ભાઈ એનું પહેલાં મગજ હતું ને બહુ આડોડાઈ વાળું જ હતું, કંઈક જુદું જુદું વિચારતું, એના બાપુજી કે લઈ લે, આ કે ના હું ના લઉં નોકરી ના લઉં, આમ આમ છે ને તેમ છે ને, મારી પાસે મેં કીધું ડાયું થામાં તું માણસો ચીબડું છો, લઈ લે નોકરી, એટલે વળી એટલો વિશ્વાસ તે દી હતો, એટલે સારું કે સ્વામીએ કીધું છે એટલે પછી જોડાઈ ગયા તો ત્યાં સુખી છે સારું છે, નહીં ત્યારે આને કોણ રાખે, સારો પગાર ને મોજ કરે છે, નોકરીએ લાગી ગયા મર્કન્ટાઇલ કોઓપરેટિવ બેંક, નવરંગપુરા હેડ ઓફિસમાં વરસ દાડા જેવું થયું છે. એમાં એક કિરીટ પંડ્યા કરીને પટ્ટાવાળા તરીકે નિમણૂક થયો. બીજી બ્રાન્ચમાં હતો આમની અને એ અહીંયા ટ્રાન્સફર થયો. બધે લખણે પૂરો, દારૂડિયો અઠંગ, ચાલુ સર્વિસ છે એને થોડો થોડો પીવા જોઈએ, અને એવી ભૂંડી ગાળો બોલે, અને બૈરાઓને પુરુષોને એવી અશ્લીલ વાતો અને જોક્સ ને એવું બધું કર્યા કરે, મોટાભાગનાને બધું ફાવતું હોય ને ગમતું હોય, પણ આનો જીવ મૂંજાય. ઓ બાપ રે બાપ, કેવી કેવી સત્સંગની વાતો સાંભળીને આવીએ, સવારે પૂજાપાઠ કરીને આવીએ, અને આખો દિવસ પેલો એનું ફેલ ચાલુ જ હોય, કાનમાં કીડા પડે એવું બોલે. હવે નોકરી મુકાય નહીં, જલ્દી જડે નહીં, નવા નવા હોય તો કોઈને કંઈ કહેવાય નહીં, આંખમાં પાણી આવી જાય, મૂંઝાય કરે કે કરવું શું. ગુરુકુળ આવે, શ્રીજી મહારાજની સામે ઉભા રહે ને પછી પ્રાર્થના કરે, ઘરે જાય તે માળા કરે, હે ભગવાન આમાંથી કંઈક રસ્તો કાઢો, હે શ્રીજી આમાંથી કંઈક રસ્તો કાઢો, પ્રાર્થના કર. એમાં એક રાતે સૂતા હતા, એને ક્યારેક ક્યારેક સ્વપ્ન હાર આવે છો. હા, એ મને કહે કે આવું આવ્યું આવું આવ્યું, સ્વપ્ન હાર આવે. જાગ્રતમાં કેવું એ ખબર નથી. એ સૂતા પ્રાર્થના રોજ કરતા ને એમાં સ્વપ્ન આવ્યું ભાઈ. સ્વપ્નમાં ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજના દર્શન થયા, જે એમણે ક્યારે હયાત હતા ત્યારે એમના દર્શન કરેલા નથી, એમનો અવાજ સાંભળ્યો નહોતો, એને મળ્યા નથી. કારણ કે સત્સંગ સ્વામી તો ગુરુદેવ તો 1987 ધામમાં પધારી ગયા, અને આ તો 91-92 સત્સંગ થયો, મળેલો જ નથી એને. જુઓ ભાઈ, સાચી પરંપરા હોય ને તો આખી પરંપરા ધ્યાન રાખે છે, સમજવા જેવું છે. ખીલો સાચો હોવો જોઈએ, આખી પરંપરા વરસતી હોય છે. તમારે કેમ તમારા દાદા ને વડદાના પૂર્વજન પિતૃ હોય પણ ધ્યાન રાખતી હતા, આ શું આ શું છે. સ્વપ્નમાં ગુરુદેવ શાસ્ત્રી મહારાજ જતીન, એક નામ લઈને બોલ્યા, જતીન ચિંતા કરતો નહીં, એ કિરીટ પંડ્યા એક દી સુધરી જશે. બોલો, ચિંતા કરતો નહીં, કિરીટ પંડ્યા એક દિવસ સુધરી જશે. આને આશ્ચર્ય થઈ ગયું, જાગી ગયા કે આ શું, આનંદ થયો કે ગુરુદેવે કહ્યું છે, જરૂર સુધરી જશે. બેંકમાં જઈને નવરંગપુરા હેડ ઓફિસે પોતાની સર્વિસમાં જઈને બધા હશે, અમુક લોકોને વાત કરી કે મને આજે મારા ગુરુ સ્વપ્નમાં આવ્યા ને એવું કીધું કે આ કિરીટ પંડ્યો એક દિવસ સુધરી જશે, અને આખા સ્ટાફે જે દાંત કાઢ્યા છે ભાઈ. અને એની ઓફિસના હેડ હતા વિનોદભાઈ, એટલે કે જતીન સપના જોવાનું બંધ કર, આ કોઈ દી સુધરે. ચૂપ થઈ ગયા. પેલાના અનાડીપણા ચાલુ. 6 મહિના થયા ને કિરીટ પંડ્યા, બ્રાહ્મણનો દીકરો પણ લખણ જો, અટંગ દારૂડિયો, બીમાર પડ્યો. દારૂ તો લીવર ઉપર અસર કરે છે, પેલું લીવર ખલાસ થઈ ગયું, સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા, ટ્રીટમેન્ટ ચાલુ થઈ. ત્યાંથી સમાચાર આવ્યા ઓફિસમાં, બેંકની ઓફિસમાં, કે કિરીટ હવે આજ કે કાલ મરે. એટલે બધો સ્ટાફ ઊભો થઈ ગયો કે હાલો હાલો મળી આવીએ, ગમે તેમ તો આપણા સ્ટાફનો માણસ છે. એટલે જતીને ઊભા થયા કે હું આવું, ત્યારે વિનોદભાઈ હેડ ઓફિસર હતા, એમણે કીધું તું છે ને જરા આ ક્લિયરિંગનું કામ ઘણું છે, તું રોકા, તું એને બેસણામાં જાજે. ના ના, બધા બેઠા શબ્દો કહું છું, જરાય કાંઈ બરાબર છે ને. આજ તમે હામાં બેઠા હો તો મજા આવે, પણ હવે તમને કાંઈ ખોટકાઈ ગઈ છે, કેડબેડ ખબર નહીં, તું બેસણામાં જાજે, આ એકલો રોકાણો. આખો સ્ટાફ સિવિલ હોસ્પિટલ ગયા, જોયું, ડૉક્ટરે હાથ ઊંચા કરી નાખ્યા હતા કે ભાઈ હવે અમારે આમાંથી કંઈ થઈ શકે એમ નથી, હવે પૂરું થઈ ગયું છે, મળીને આવ્યા બધા પાછા. બે ત્રણ દિવસ ત્યાં કંઈ ખબર આવી નહીં, એટલે ઘરે ફોન કર્યો કે કેમ છે કિરીટને, તો કે ડૉક્ટરે તો રજા દઈ દીધી, અહીંયા ઘરે લઈ આવ્યા છે, ડચકા ખાય છે, આજ દેહ પડે કાલ પડે. ઠીક, અઠવાડિયું થઈ ગયું તોય ખબર ન આવ્યા, કારણ કે આને બેસણામાં જવાનું હતું. અઠવાડિયું થઈ ગયું, કઈ સમાચાર ના આવે તો ફોન કર્યો ઘેરે પાછો, હવે કેમ છે, તો કે મારું તબિયત સુધરતી જાય છે, ગમે તેમ સારું થતું જાય છે. કે સારું લ્યો, ત્યારે 4 મહિના થયા ને ત્યાં કિરીટ પંડ્યા નોકરીમાં હાજર થયો, દારૂ છૂટી ગયો, એલફેલ બોલવાનું બંધ થઈ ગયું, આ મોતને દરવાજે જઈને આવ્યો ને. પણ આને વિચાર થાય કે મને ગુરુ કહી ગયા હતા સ્વપ્નમાં કે કિરીટ સુધરી જશે એક દિવસ, આમ સુધરો કહેવાય ને, આમ હજી સંસ્કાર તો એના જ છે ને, કાંઈક ક્યારેક તો એ પછી વાણીમાં તો આ બધું શું ગાળો બોલ્યું ના બોલ્યું, એટલે બધું નોનવેજ ગણતા હોય છે ને બધા. હશે જવા દે, 6-8 મહિના થઈ ગયા ને પાછી એની બદલી થઈ ગઈ, હશે જે બ્રાન્ચમાં ત્યાં જતો રહ્યો. વાત પૂરી થઈ ગઈ. આ બન્યું 1998માં, એ બેંક છોડીને ગયો એને. 2010-12 વર્ષ વયા ગયા, કેટલા 12 વર્ષના વાણા વયા ગયા. અચાનક આ જતીનભાઈ એના ક્લિયરિંગના કામમાં હશે ત્યાં અવાજ સંભળાવ્યો, જતીનભાઈ જય સ્વામી નારાયણ. જ્યાં જોયું તો કિરીટ પંડ્યા. જુઓ જતીનભાઈ, સત્સંગી થયો છું, સત્સંગી. આ કંઠી પહેરી છે, જય સ્વામી નારાયણ. રોજ સાંજે મંદિરે જાઉં, સાધુની કથા સાંભળું, સ્વામિનારાયણ સ્વામીને માળા કરું. હો જતીનભાઈ, હા બંદો સુધરી ગયો. કે એક સત્સંગી ભાઈ મળી ગયા મને, મંદિરે લઈ ગયા અને મોત તો ભાળી જ ગયો હતો, એટલે સાધુની વાત સારી લાગી અને એમ થયું કે ભગવાન ભજી લેવા દેવા છે, એટલે પછી મેં સત્સંગ ગ્રહણ કર્યો છે, માળા પહેરી કંઠી પહેરી ભજન કરું છું, રોજ મંદિરે જાઉં, કથા વાર્તા સંતોની સાંભળું. બહુ સારું થઈ ગયું, રાજી થઈ ગયા. હવે સાચું ગુરુએ કીધું હતું કે કિરીટ પંડ્યા એક દિવસ જરૂર સુધરી જશે, જતેન તો ચિંતા કરતો નહીં. 1 મહિના પછી પાછો આવ્યો, એ જતીનભાઈ જય સ્વામિનારાયણ. ત્યાં તો કપાળમાં તિલક ચાંદલો. શું કિરીટભાઈ, પૂજા લઈ લીધી પાકી, રોજ વહેલું ઉઠવાનું, પૂજા કરવાની, 6 વાગે તો મંગળાના દર્શન કરવા જાઉં છું. મંગળાના દર્શને 6 વાગે પહોંચી જાઓ, સાંજે આરતીના દર્શન, આખું મંદિર વાળું અને ભગવાનની કથા વાર્તા સાંભળવી. બસ ભયો ભયો જતીનભાઈ, આ સત્સંગ મને મળી ગયો, મારું કામ થઈ ગયું. ત્યારે આમણે કીધું, કિરીટભાઈ મને મારા ગુરુએ આજથી 13 વર્ષ પહેલાં સપનામાં આવીને કહ્યું હતું કે આ કિરીટ પંડ્યો એક દી જરૂર સુધરી જશે. ત્યારે કિરીટ કે, એ તમે સ્ટાફમાં કીધું હતું ને, મેં સાંભળ્યું હતું ત્યારે મેં દાંત કાઢ્યા હતા, આ કિરીટ પંડ્યો સુધરે. પછી જતીને પૂછ્યું કે તમને આ જે સત્સંગ મળ્યો એની પાછળ શું હશે કારણ, અને શા કારણથી સ્વપ્નમાં ગુરુ કહી ગયા કે કિરીટ પંડ્યો એકદી જરૂર સુધરી જશે. વાયવાની વાત કરું છું. હા, એ બેઠા છે ને વાત કરે છે, જતીનભાઈ મને એવું લાગે છે આજથી 35 વર્ષ પહેલાં મારું ગામ ઉનાવા અહીં છે ને અમદાવાદ, અમે ત્યાં રહેતા, પછી મારી નોકરી અહીં આવેલી, અમે અહીંયા આવી ગયા રહેવા, અમારું ત્યાં મકાન પડ્યું હતું અને ઉનાવા ગામમાં સ્વામિનારાયણ ભગવાનનું કાળુપુર તાબાનું મંદિર હતું, એનો જીર્ણોદ્ધાર થતો હતો, ફરીથી બાંધકામ થતું હતું, એટલે મંદિરવાળાના ફળિયામાં અમારું મકાન પડે, એટલે મંદિરવાળાએ આ મકાન માગ્યું કે તમે આપી દો તો મંદિરની જગ્યા સરખી થઈ જાય. 18,000 રૂપિયા આપ્યા. એટલે આ કિરીટ પંડ્યાના બાપુજીએ કિરીટને કીધું, એટલે કિરીટભાઈ કહે છે મને મારા પપ્પાએ એમ કહ્યું કે કિરીટ આપણે સ્વામિનારાયણનું મંદિર આપણે ગામડે થાય અને એના ફળિયામાં આપણું આ મકાન છે, હવે આપણે ત્યાં રહેતા નથી, અને મંદિરની અગવડતા છે, મોટો ચોક જોઈએ છે, સરખું બાંધકામ થાય, 18,000 રૂપિયા કહે છે, આપણે શું કરશું? આ કિરીટ કે જતીનભાઈ, ત્યારે મેં મારા બાપુજીને કીધું, પપ્પા મંદિર માટે છે ને આપી દો, કાંઈ જોઈતું નથી, એક પૈસો નથી જોઈતો, આપી દો. એ આપ્યું ત્યારે જતીને કીધું કે કિરીટભાઈ, તમે એલફેલ જીવન જીવા જીવ્યા, પણ તમે મંદિરમાં તમે મકાન આપ્યું, ભૂમિદાન કર્યું, એ શ્રીજી મહારાજ ભૂલ્યા નહીં, એ યાદ રાખ્યું. આ વાવેલું જાય, બોલો જાય, આ નજર સામે ને હવે તે નિવૃત્ત થઈ ગયા છે ને, આખો દિવસ ભજન ને જ કરે છે. સાંભળો કેવું કેવું થાય છે. અલાવ ગામ છે, લગભગ બગડની આસપાસ ન્યાય કાઠી હતો દરબાર, ને એ આપણા જૂની પેઢીના સંતો ત્યાં ગયેલા, અને મંદિર કરવું, હરિભક્તોને બધાની વાત કરી કે હવે મંદિર કરીએ, તમે 20-25 જણા છો, શું કે ભજન થાય? તો કે સ્વામી ક્યાં કરવું? તો હાલો આપણે જમીન જોઈ, સારી મોકાનો એક જગ્યા પસંદ પડી સંતો, કે આ બરાબર છે. એ સ્વામી હાથ નાખતા નહીં હો, એ કાઠી દરબારની છે, અને એ કાઠી દરબાર બધા લક્ષણે પૂરા, કદાચ એના મશે બીજામાં નહીં હોય, રહેવા દો, બોલાવ્યો એ ન થાય. પણ વાત કરવામાં શું જાય છે? સેલ્ફ કોન્ફિડન્સ, એ ના રે ના, ભગવાનનો કોન્ફિડન્સ, શ્રીજીનો કોન્ફિડન્સ. બધા દુનિયામાં સેલ્ફ કોન્ફિડન્સની વાત કરે છે, આપણે ગોડ સેલ્ફ કોન્ફિડન્સની વાત કરીએ. વાત કરો, શું વાંધો છે? બીતા બીતા ગયા બે જણા, બાપુ કે આ જગ્યા છે ને તમારે, હા ભણું ગોલકુના, અમારા સંતો આવ્યા છે ને એમ કહે છે કે ત્યાં મંદિર કરવું છે, ઠાકર ભગવાન. ઠાકર મંદિર કરવું છે? હા સારી વાત લાવ્યા, હા સારી વાત લાવ્યા, હા તે શું ઈચ્છા છે? બાપુ એ ભેણી એટલે કે જમીન જો મળી જાય ને, હા તમ તમારે કરો મંદિર, હો આપણે રૂપિયો જોઈતો નથી, કરો મંદિર. બોલો લ્યો, પહેલા તો હરખમાં આવી ગયા, હા તમે કયો ત્યારે દસ્તાવેજ કરી દઉં, પાકે પાય લખત કરી દઉં, ઠાકર માટે અને સાધુડા માગે અને કાઠીનો દીકરો ના પાડે. જોજો આ અમુક અમુક જાતિના જે ગૌરવ હોય છે ને, કે અમથી કેમ ના પડાય? આ કચ્છમાં ભૂકંપ આવ્યો, પણ ગૌરવવાળા જે બધા હતા એ કે પણ આમ હાથ કેમ કરાય, એમ હે ભૂખ્યા બેઠા રે, પણ આમ જાય નહીં, કેમ? ગૌરવ છે એ રાખવું, રાકા ન થવું, દેતા શીખવું પણ લેતા ન શીખવું. અરે અમે એકવાર જોયું છે ભાઈ, હા હવે એક બીજા હતા લોકોને હરિભક્ત એની મેળે, એટલે શ્રીજી પત્રી આવે ને, નીલકંઠ વર્ણીય પત્ર લખેલો છે એ પ્રસાદીનો, એ ઝેરોક્ષ કરાવેલો છે, ને એ અમારા જગજીવનભાઈની બધા એ ત્યારે કર્યું છે એમણે, એ જમાને કહ્યું છે, ને બીજા કોઈ લાવ્યા છે, તે પછી એમ રાખ્યું છે કે આપણે વધારે આનો પ્રચાર થાય એટલા માટે, આનો શું રદબાતલ ન થાય, બગાડ ન થાય, એટલે એક રૂપિયો અહીં મૂકવો ને લેવું. કરોડાધિપતિ શેઠો લીધું, કીધું એક રૂપિયો આપો, પાછું મૂકી દીધું, એક રૂપિયો ન દઈ શક્યો, પાછું મૂકી દીધું. આ કે કાઠી દરબાર છે, સાધુડા માગે નમથી ના પડાય, અમે તો ક્ષત્રિયો કહેવાય, ભૂમિદાન કરનારા, લઈ જાઓ. મંદિર કર્યું, કાઠીનો અંતકાળ આવ્યો, યમદૂત લેવા આવ્યા, બધા કર્મો તો હતા જેવા, ઉપાડી ગયા જમપુરીમાં, યમરાજ ધર્મરાજની સામે ઊભા રાખ્યા, લખાયેલો પ્રસંગ જો આપણા ગ્રંથોમાં, અલાવ ગામનો કાઠી, ચિત્રગુપ્ત અને વિચિત્રગુપ્ત ચોપડા કાઢ્યા, બધાએ પાપ ગણાવ્યા, એની સજા સંભળાવી, આના કાઠી ધ્રુજ્યો, એમાં છેલ્લે પુન નીકળ્યું એક, શ્રીહરિના માટે મંદિર માટે એને મકાન જમીન આપી છે. એ જ્યાં વાંચે ને ત્યાં બે સાધુ ત્યાં આવ્યા દિવ્ય રૂપે, ધર્મરાજની સામે, જેણે જમીન માટે મંદિર લીધું હતું એ ધર્મરાજ ઊભા થઈ ગયા, મહાત્માઓ પધારો પધાર. તો આ સત્કર્મ છે એટલે અમે આવ્યા છીએ, જીવને અમે લઈ જઈશું, તમારી મરજી, મારે તમારો છે, લઈ જાઓ. સાધુએ શું કહ્યું ખબર છે? ધર્મરાજ એને જે સજા છે ને એ શું સજા થવાની એ પેલા દેખાડી દો એને, એટલે જોઈ લેવું એ પણ એક સજા છે. કેમ મહાભારતમાં નથી આવતા પાંડવોને યુધિષ્ઠિરને નરક દર્શન થાય છે એ કથા છે? એને બતાવી દો. એ બધું જોઈને આવ્યા સાધુના પગમાં પડી ગયા. મહારાજ મને ઉગારો. ઉગરવું છે? તો કે હા, આયુષ પૂરી થઈ ગઈ છે, તો આનાથી મને છોડાવો. છૂટે જાઓ, 12 વર્ષની આયુષ આપીએ છીએ, પણ સત્સંગ કરજો, સાધુને ચરણે જજો. અરે મહારાજ હવે કહેવાનું હોય? સાધુ આવ્યા ને મૂકી ગયા, કાઠી બેઠો થયા, દરબાર બેઠા થયા. સાધુ પાસે ગયા મંદિરે, સત્સંગ ગ્રહણ કર્યો. અજામિલની જેમ 12 વર્ષમાં એણે ભજન કર્યું, સત્સંગ કર્યો, અને છેવટે શ્રીજી મહારાજ તેડવા આવ્યા અને ધામમાં ગયો. અરે આવા તો આમ હાકળ થાય છે આવા પ્રસંગોની, કે કોઈ રોટલા આપ્યા હોય, કોઈ વસ્ત્ર આપ્યું હોય. બુધેજ ગામમાં ગુરુચરણ રતાનંદ સ્વામી ગયા હતા, લગભગ બુધેજ કે બીજું ગામ, એક ગામ ભૂલાઈ જાય, તે વસ્ત્ર ફાટી ગયું હતું ગુરુચરણ રતાનંદ સ્વામીનું. તે સભામાં બધા ગરીબભક્તો ગુણભાવી માણસો બેઠા હોય, એટલે સ્વામી વાતો થયા પછી છેલ્લે એમ કીધું, ભાઈ આ જરાક એક વસ્ત્ર ફાટી ગયું છે, એ સોય દોરો હોય તો સગવડતા હોય દેજો, તો આ જરાક હાંધી લો. એ સભામાં એક દરજી બેઠો હતો અને ટોપીમાં સોય દોરો ભરાવેલો, દરજી એમને જાય નહીં, ખેડૂ હોય કેમ ભેડો હુળી રાખે, ફૂડી રાખે, વાળંદ હોય તો નેણી નખ લેવાની ભેળી રાખે, જાદુવાળા જતા હોય તો ગમે તે થોડો દોરી થોડુંક આવું એ ભૂંગળી કંઈક નાખીને જ આવે, એને ખબર હોય ગમે ત્યાં જરૂર પડે. એ સોય દોરો ટોપીમાંથી કાઢીને ગુરુચરણ રતાનંદ સ્વામીને ધોત્યું, પહેરેલું ધોત્યું હાંધી દીધું. આટલી જ વાત, મર્યો ત્યારે ગુરુચરણ રતાનંદ સ્વામી તેડવા આવ્યા. બોલો છે ને, અને જાય છે ક્યાંય વાવેલું ભાઈ, ક્યાંય જાય છે દાન કરેલું, ક્યાંય જાય છે? નાની બે વાત છે, પછી આ પૂરું થશે. ગુરુ નાનક સાહેબનું નામ સાંભળ્યું છે? એ પંજાબમાં બહુ શ્રીમંત માણસ દુનિચંદ શેઠ હતા, પૈસો ખૂબ, ધર્મ કાર્યમાં ક્યાંય વાપરે નહીં. નાનક સાહેબને કહે કોઈ કે આમને કંઈક સમજાવો, ખૂબ પૈસો છે, શું કામનો છે, એનું ભલું થાય, જોશું જોશું કર્યા હતા. એમાં નાનક સાહેબને એમ થયું કે ભાઈ હવે આ બહુ કહે છે, ચાલો. અચાનક દુનિચંદના શેઠને ઘેરે ગયા. દુનિચંદ તો જોઈ રહ્યો, નામ તો સંભળાતું હોય નાનક સાહેબનું, પધારીએ પધારીએ મહાત્માજી આવીએ આવીએ, આસન આપી દીધું, બેઠા, થોડી વાતો કરી. શું પધારવું થયું? તો કે એક કામ માટે આવ્યો છું. બોલો, પણ કરશો? જો કરવાના હોય તો કહું, નહીતર નહીં, પછી તમે મને ના પાડી દો, મારું વેણ હેઠું પડી જાય, તો મારે એવો ધંધો કરવો નથી. ના, બોલો બોલો, પણ કરશો? 100% કરીશ, કેમ નહીં. કોઈ દિવસ નહીં ને મારા ઘરે મહાત્મા પધાર્યા, મને એક નાનકડું, બિલકુલ નાનકડું કામ છે, અને હું ના કરું. અને શેઠજી ડરતા નહીં, એક પૈસાના ખર્ચ વગરનું છે, નહીતર એને ભય ઘરી જાય. અરે ઘરે તો મહાત્માજી બોલીએ બોલીએ. નાનક સાહેબે પોતાના અલ્ફીના છેડામાંથી એક સોય કાઢી, આ કપડાં સાંધવાની, અને એના હાથમાં આપી, લ્યો આ સોય જતન કરીને સાચવજો. હ, જતન કરીને સાચવજો. હું તમારા કરતાં વ્રત છું, વહેલો વયો જઈશ, ઉપર મળજો ત્યારે આ સોય મને આપજો. આટલું કંઈ નીકળી ગયા. તમારા કરતાં હું મોટો છું, હું વહેલો વયો જઈશ, સોય સાચવજો, ઉપર આવો ત્યારે મને આ સોય આપજો. સડસડાટ નાનક નીકળી ગયા. પેલો તો જે વાત સાંભળે ના સાંભળે ત્યાં તો નાનક સાહેબ જતા રહ્યા. આ વિચાર કરે, વચન આપ્યું છે અને વાત એવી કરી કે મર્યા પછી મને સોય આપજે, ત્યાં કેમ લઈ જાવી? આખી રાત પડખા ફેર્યો કે મારું શરીરે સળગાવી દે, કફન ઓઢાડ્યું હોય એ લઈ લે, કફનમાં ભરાવેલી સોય ક્યાંથી આવે, બધું સળગીને ભસ્મ થઈ જાય. આ સોય અને એના હાથ ઉપર હાથ મૂકીને વચન દીધું હતું કે તમે નાનકડું કામ સોંપ્યું અવશ્ય કરીશ, અને કામ એવું આ ડોહો સોંપીને ગયો કે મર્યા પછી સ્વર્ગમાં પરલોકમાં ભેળા થઈ તી સોય આપજે. સૂઈ ન શક્યો આખી રાત. સવારે દોડતા ગયા, નાનક સાહેબના પગમાં પડી ગયા. ગુરુ સાહેબ આ કામ મારાથી નહીં થાય, કેમ? આ નાનકડી સોય એક ટાંચણી જેટલી વસ્તુ પણ જ્યાં પરલોકમાં સાથે આવતી નથી તો આ હું કેવી રીતે સાથે લાવું? નહીં લાવી શકો, ન લઈ જઈ શકાય ને, આ કામ મારાથી નહીં થાય. નાનક સાહેબ કે દુનિચંદ સાંભળો, એક સોય જેટલી વસ્તુ જો પરલોકમાં સાથે નથી આવતી તો કરોડોની સંપત્તિ સાથે આવશે. ચોથા રાસુએ રડી પડ્યો દુનિચંદ, બાપજી મહાત્માજી ક્યાં સુનાતે હો, સમજ ગયા સાહેબ, બહુત બડા ઉપકાર કિયા આપને, ઇતની બાત મેં પૂરી જિંદગી ખોલ દેતા. મહારાજ અપને હાથો સે મેરી સંપત્તિ લૂંટાઈએ, મને ખૂબ દાન કર્યું, ભવ તર્યો. બોલો, સાચી સંપદા એ છે કે મર્યા પછી કામ આવે. બસ એક જ સૂત્ર, મર્યા પછી સાથે આવે એ સાચી સંપદા, બાકી બધું આપ મુવે પીછે. ડૂબ ગઈ દુનિયા. હમણાં તમને ખબર નહીં હોય, એક વ્યક્તિનું અવસાન થયું થોડા મહિના થયા, 700 કરોડની સંપત્તિ, પરિવારમાં એને કોઈ નહીં, એકલા માણસ, એક જ. પ્રોપર્ટી કેટલી? 700 કરોડની. સત્સંગના જોગમાં પણ ખરા, એને તો કોઈ હતું જ નહીં, એક એમનો સેવક હતો એની સેવા કરતો, એને નામે બધું વિલ કરી નાખ્યું. 700 કરોડની સંપત્તિ નોકરને નામે કરી નાખી, વયા ગયા. લોકમાં તો ગુણ ગવાય, પણ આમાંથી 50-50, 100 કરોડ જોઈને સત્સંગમાં વાપર્યા હોત તો બાપ દરવાજા કેવા ખુલી જાત, પણ વાપરી શકાય છે? વિદેશોમાં એવું છે ને, બિલાડીને નામે ને કૂતરાને નામે ને સંપત્તિઓ મૂકીને વ્યા જાય. આપણે દાંત કાઢીએ છીએ પણ આપણા છોકરા જ કૂતરા બિલાડા જેવા જોઈએ, એના માટે જ મૂકી જાય છે. કોના માટે મૂકી જાય છે? હે, એક એક લક્ષણ હોય છે એમાં. વિચાર કરવો જોઈએ કે આપણા માટે સાથે લઈ જવાય એવું શું છે. ભગવાનને અર્થે, ધર્મને અર્થે, પરમાર્થને અર્થે, મૂંગા પ્રાણીઓને અર્થે આ વાપરેલું હોય ને એ જ સાથે આવે છે. સંપત્તિ એ છે. અને ઘણા કહે છે ને ભાઈ, છો દ્રવ્ય એટલે શું? દ્રવ્ય, દ્રવ્ય એટલે દ્રવિત થાય જ ને. જો કોઈનું દુઃખ જોઈને દિલ દ્રવ્ય નહીં, એને દ્રવ્ય ઓગળે નહીં તો એ દ્રવ્ય નથી. કોઈનું જોઈને તમને ખબર છે, અમુક પ્રકારના રોગ થઈ જાય ને જ્ઞાનતંતુના, ડૉક્ટર પાસે જાઓ ને, ભાઈ ટાંચણી લીએ અને આમ અડાડે, દુખે છે? દુખે છે અહીંયા? ન દુખે ત્યાં બોલજો. અને બોલ્યો કે હા દુખે છે, અહીં દુખે, અહીંયા દુખે છે. એ ચીસ પાડે છે પણ ડૉક્ટર ખુશ થાય છે, સાહેબ કેમ? વેદના થાય છે, અંગ સાચું છે. એમ બીજાના દુઃખ જોઈને વેદના થતી હોય તો માણસ જીવતો છે, નહીતર મરી ગયો, નહીતર મરેલો સમજવાનો, સાહેબ એ મરી ગયો, મરી ગયેલો અંગ એને કાંઈ ન વેદના થાય. પૈસો એના માટે છે, જે પૈસાથી માણસ બચતો ન હોય તો પૈસો શું કામ, જે પૈસાથી સત્સંગ બચતો ન હોય તો પૈસો શું કામનો, જે પૈસાથી સંસ્કારનું જતન થતું ન હોય તો પૈસો શું કામનો, અને જે સંપત્તિથી આપણું મોત બગડતું હોય તો પૈસો શું કામનો. હે જી, એટલે વાવવું, પોતાના માટે વાપરવું કે વેડફવું, પરમાર્થમાં, ધર્મ કાર્યમાં, સત્કર્મમાં, સત્સંગમાં વાપરે તો એ વાવ્યું છે. એ વિચાર જો પ્રગટ થાય ને તો દુનિચંદની જેમ વાપરે, કારણ કે સાચી મૂડી જ છે. આ બીજો પ્રકાર પૂરો થયો, બીજો, ત્રીજો ને ચોથો બાકી છે, એ હવે પછીના પ્રવચનમાં આપણે સાંભળીશું અને વિચારવાનું સૌ સૌને છે. જેટલું વિચારાય, જેટલું સમજાય, એટલું જીવનમાં કામ આપણું થશે, ભગવાન રાજી થશે. સહજાનંદ સ્વામી મહારાજ. વાલા ભક્તોજનો, જય સ્વામિનારાયણ. ભજન, કથા વાર્તા, સત્સંગ આપણા જીવનનું અંગ છે. આપ સર્વે ગુરુકુલ પરિવારના યુટ્યુબ, ફેસબુક વગેરે માધ્યમોથી નિત્ય અમારી સાથે જોડાયેલા રહો છો, તો આ બધા ઉત્સવોને યુટ્યુબ ઉપર નિહાળો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, અને જે આપણી ગુરુકુલ પરિવારની યુટ્યુબ ચેનલ છે એને રેગ્યુલર અપડેટ માટે બેલ આઇકોન ઉપર ક્લિક કરો. આમ કરવાથી તમે સતત સારી પ્રવૃત્તિઓ સાથે દેવદર્શન માટે, ઉત્સવો માટે સતત જોડાયેલા રહેશો.